سوره نازعات سوره نمبر 79 بسم الله الرحمن الرحيم الله نا نام تھی جے دیالو نے مہان دیا کرنا چھے والنازعات غرقا والناشطات نشطا والسابحات سبحا فالسابقات سبقا قسم چھے سختائے تھی جیو کھینچی کاڈناراونی یعنی کہ قسم چھے سختائے نی ریتے ناستکونا جیو ناستکونا روح کھینچی کاڈنارا ملائکاઓની ને કસમ છે ઘણી જ સહેલાઈથી રૂહ કાઢી લેનારા મલાઈકાઓની યાની કે સહેલાઈથી મોમિનોની રૂહ કાઢી લેનારા મલાઈકાઓની ને કસમ છે હવામાં તરતા ફરનારાઓની પછી પહેલ કરી આગળ વધી જનારાઓની فالمدبرات أمرا يوم ترجف الراجفة تتبعها الرادفة پچھی اللہ نا حکمونی ویوستھا کرنا راونی اللہ نا حکمونی نظام کرنا راونی جے دیو سے دروجی اٹھناری دھرتی جمین دروجی اٹھشے تے پچھی بیجو ایک دھرتی کم تھشے قلوب يومئذ واجفة أبصارها خاشعة تے دیوسے دلو دھڑکوا مانشے تیمنی آنکھو ڈڑیلی ہشے يقولون أئنا لمردودون في الحافرة ناستی کو کہے چھے کہ شوں امیں موت بعد پاچھا آگلی حالت ماں پھیروائی شوں اِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً شُوں تیارے پن کہ جارے امے سڑی گئےلا ہاڑکا تھئی گیا ہوئی شو قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ تے وہ کہے چھے کہ جو ایم ہوئی تو آ پاچو پھرو گھنو ج نقصان کارک ہشے فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ پچھی تو તે કયામતમાં સિર્ફ એક જ અવાજ થશે કે તરત જ તેઓ ખુલ્લા મેદાનમાં આવી જશે એ રસૂલ ભલા તારી પાસે મૂસાનો દાખલો આવ્યો છે જ્યારે તેને તેના પાલનહારે તુવાના પાકો પાકીઝા પવિત્ર મેદાનમાં પુકારીને કહ્યું કે ફિરૌન તરફ જા કારણ કે બેશક તેણે ઘણું માથું ઊંચક્યું છે فَقُلْ هَلْ لَكَ إِلَىٰ أَن تَزَكَّى وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَى પછી તેને કહે કે ભલા તને આ વાતની ઈચ્છા છે કે તું પાક થઈ જાય યાની કે શિર્કથી પાક થઈ જાય ને હું તને તારા પાલનહારનો રસ્તો દેખાડી દઉં કે જેથી તું ડર પામે فأراه الآية الكبرى فكذب وعصى ثم أدبر يسعى પછી મૂસાએ અમારી કુદરતની એક મોટી નિશાની તેને દેખાડી પરંતુ તેણે જૂઠલાવી ને નાફરમાની કરી પછી તે પીઠ ફેરવી ચાલ્યો ગયો કે જેથી મૂસાની વિરુદ્ધ કોઈ તરકીબ કોઈ યુક્તિ ગોતી કાઢે પછી તેણે લોકોને ભેગા કર્યા બાદમાં પોકાર્યું પછી કહ્યું કે હું તમો સર્વેનો સૌથી મોટો પાલનહાર છું فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَى પછી ફિરૌનને અલ્લાહે આખેરત અને દુનિયાની સજામાં પકડી લીધો યાની કે ફિરૌનને અલ્લાહે પરલોક અને આ લોકની સજામાં પકડી લીધો. બેશક આ બનાવમાં તે શખ્સ માટે ધડો ને સબક છે કે જે બીવે છે. أأنتم أشد خلقا أم السماء بناها رفع سمكها فسواها وأغطش ليلها وأخرج ضحاها. بلا تمارو پیدا کرو ودو مشکل چھے کہ آسمان نو کہ جے تینے بناویو چھے تینے تینی اونچائے وداری پچھی تینے ویوستھت کریو અને તેની રાત અંધારી રાખી ને તેનો પ્રકાશ બહાર કાઢ્યો. والارض بعد ذلك دحاها اخرج منها ماءها ومرعاها. અને ત્યાર પછી જમીન પાથરી દીધી ને જમીનમાંથી તેનું પાણી કાઢ્યું ને તેનો ચારો પણ. والجبال ارساها متاعا لكم ولانعامكم. ને પહાડોને પણ તેણે જ અડગ કર્યા છે, તેણે જ સ્થાયી કર્યા છે તમારા માટે તથા તમારા જાનવરોના ઉપયોગ માટે. પછી જ્યારે મહાન આફત આવી પહોંચશે, યાનિ કે જ્યારે કયામત આવી પહોંચશે, તે દિવસે માણસે જે કર્યું હશે, દુનિયામાં જે કઈ કર્યું હશે તે તેને સાંભળી આવશે, યાદ આવી જશે. ને દરેક તે શખ્સ માટે કે જે દેખતો હશે, જહન્નમ જાહેર કરી દેવામાં આવશે. પછી જેણે શિરજોરી કરી હશે, તાગૂતપણું કર્યું હશે ને આ દુનિયાની જિંદગીને પસંદ કરી હશે, તો બેશક જહન્નમ એ જ તેનું ઠેકાણું હશે. અને જે પોતાના પાલનહારની હુજૂરમાં ઊભા થવાથી ડર્યો હશે ને પોતાના નફ્સને મનની ઈચ્છાઓથી મનોકામનાથી અટકાવતો રહ્યો હશે, તો બેશક જન્નત એ જ તેનું ઠેકાણું હશે. યસઅલુનકા અનિસ સાઅતિ અયાન મુસાહા. એ રસૂલ, તે લોકો તને કયામત બાબતે પૂછા કરે છે કે તેનો સમય કયો નક્કી કરવામાં આવ્યો છે. ફીમા અન્ત મિન ઝિક્રાહા ઇલા રબ્બિકા મુન્તહાહા. પણ તે વખત દેખાડવાની તને શી પડી છે, તને શું જરૂરત? કહે કે તેનું અંતિમ અને આખરી ઇલ્મ તારા પાલનહાર તરફ જ છે. ઇન્નમા અન્ત મુન્ઝિર મન યખશાહા. તું સિર્ફ તે શખ્સને ડરાવનારો છે કે જે ડરતો હોય, યાનિ કે જે કયામતથી બીતો હોય. كأنهم يوم يرونها لم يلبثوا إلا عشية أو ضحاها. જે દિવસે તેઓ તેને જોશે ત્યારે તેમને એવું લાગશે કે તેઓ દુનિયામાં વધુ રોકાણા જ નથી, પણ એક સાંજ અથવા સવાર.